વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 11મો સર્ગ. પંચાપ્સર તીર્થ તથા માર્કંડણી મુનિની કથા. જુદા જુદા આશ્રમમાં ફરીને શ્રીરામ વગેરે સુતીક્ષ્ણના આશ્રમે આવું ત્યાં થોડો સમય રહીને એમની આજ્ઞાથી અગત્યના ભાઈ તથા અગત્યના આશ્રમે જવું તથા અગત્યના પ્રભાવનું વર્ણન. ત્યાર પછી આગળ આગળ શ્રીરામ ચાલ્યા. વચ્ચે પરમ સુંદરી સીતા ચાલી રહ્યા હતા અને એમની પાછળ હાથમાં ધનુષ્ય લઈને લક્ષ્મણ ચાલવા લાગ્યા. સીતાની સાથે એ બંને ભાઈ જાત જાતના પર્વતીય શિખરો, જંગલો તથા વિવિધ પ્રકારની રમણીય નદીઓને નિહાળતા નિહાળતા આગળ વધવા લાગ્યા. એમણે જોયું કે ક્યાંક નદીઓના કિનારે સારસ અને ચક્રવાક પક્ષીઓ વિચરી રહ્યા છે અને ક્યાંક ખીલેલા કમળો તથા જળચર પક્ષીઓ સહિતના સરોવરો શોભતા હતા. ક્યાંક કાબરચિત્રા હરણ ટોળામાં જઈ રહ્યા હતા તો ક્યાંક મોટા મોટા શિંગડાવાળા મદમદ પાડા તથા વધેલા દાંતવાળા જંગલી સુવર અને વૃક્ષોના શત્રુ દંતાળ હાથી જોવા મળતા હતા. દૂર સુધીની યાત્રા પૂરી કર્યા પછી જ્યારે સૂર્ય અસ્તાંચળે જવા લાગ્યા ત્યારે એ ત્રણેય એક સાથે જોયું, સામે એક બહુ સુંદર તળાવ છે જેની લંબાઈ પહોળાઈ એક એક યોજન જેટલી લાગે છે. એ સરોવર લાલ અને શ્વેત કમળોથી ભરેલું હતું. એમાં ખેડા કરતા ટોળે ટોળા હાથી એની શોભા વધારતા હતા તથા સારસ, રાજહંસ અને કલહંસ વગેરે પક્ષીઓ અને જળમાં ઉત્પન્ન થનારા માછલા વગેરે જળચરોથી એ વ્યાપ્ત દેખાતું હતું. સ્વચ્છ જળથી ભરેલા રમ્ય સરોવરમાં ગીત વાજિંત્રનો ધ્વનિ સંભળાતો હતો, પરંતુ કોઈ દેખાતું ન હતું. ત્યારે શ્રીરામે અને મહારથી લક્ષ્મણે કુતૂહલવશ પોતાની સાથે આવેલા ધર્મભૃત નામના મુનિને પૂછવાનું શરૂ કર્યું. મહામુનિ, અત્યંત અદ્ભુત સંગીતનો ધ્વનિ સાંભળીને અમને ઘણું કુતૂહલ થાય છે. આ શું છે એ સારી રીતે જણાવો. શ્રી રામચંદ્રજીના આમ પૂછવાથી ધર્માત્મા ધર્મભૃત નામના મુનિએ તરત જ એ સરોવરના પ્રભાવ વિશે કહેવાનો પ્રારંભ કર્યો. શ્રીરામ, આ પંચાપ્સર નામનું સરોવર છે જે સર્વદા અગાધ જળથી ભરેલું રહે છે. માંડકર્ણી નામના મુનિએ પોતાના તપ દ્વારા આનું નિર્માણ કર્યું હતું. મહામુનિ માંડકર્ણીએ એક જળાશયમાં રહીને માત્ર વાયુનો આહાર કરતા રહીને 10,000 વર્ષ સુધી કઠોર તપ કર્યું હતું. એ સમયે અગ્નિ વગેરે બધા દેવતાઓ એમની તપસ્યાથી અત્યંત વ્યથિત થઈ ગયા અને પરસ્પર ભેગા મળીને બધા આમ કહેવા લાગ્યા, એવું લાગે છે કે આ મુનિ આપણામાંથી કોઈનું સ્થાન લેવા ઈચ્છે છે. એ વિચારીને બધા દેવતાઓ ત્યાં મનોમન ઉદ્વિગ્ન થઈ ઉઠ્યા. પછી એમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે બધા દેવતાઓ મળીને 5 મુખ્ય અપ્સરાઓની નિમણૂક કરી, જે વીજળીની જેવી ચંચળ અંગકાંતિ ધરાવતી હતી. ત્યાર પછી જેમણે લૌકિક અને પારલૌકિક ધર્માધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું એ મુનિને એ 5 અપ્સરાઓ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે કામને અધીન કરી દીધા. મુનિની પત્ની બનેલી એ 5 અપ્સરાઓ અહીં રહે છે. એમના રહેવા માટે આ તળાવની અંદર ઘર બનેલું છે, જે જળની અંદર છુપાયેલું છે. એ જ ઘરમાં સુખપૂર્વક રહેતી આ 5 અપ્સરાઓ તપસ્યાના પ્રભાવથી યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા મુનિને પોતાની સેવાઓથી સંતોષ આપે છે. ખેડા વિહારમાં પરોવાયેલી અપ્સરાઓના જ વાજિંત્રોનો આ ધ્વનિ સંભળાય છે, જે એમના આભૂષણોના ઝણકાર સાથે ભળેલો છે. સાથે સાથે એમના ગીતનો અવાજ પણ સંભળાય છે. પોતાના ભાઈની સાથે મહાયશસ્વી શ્રી રઘુનાથજીએ એ ભાવિત આત્મા મહર્ષિની આ વાતનો આ તો ઘણા આશ્ચર્યની વાત છે એમ કહીને સ્વીકાર કર્યો. આમ કહી રહેલા શ્રી રામચંદ્રજીને એક આશ્રમ સમુદાય દેખાયો, જ્યાં ચારે બાજુ દર્ભ અને વલ્કલ વસ્ત્રો વિખરાયેલા પડ્યા હતા. એ આશ્રમ બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો. વિદેહનંદની સીતા તથા લક્ષ્મણની સાથે એ તેજસ્વી આશ્રમ મંડળમાં પ્રવેશ કરીને કુત્સિત કુલભૂષણ શ્રીરામે એ સમયે ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો. ત્યાંના મહર્ષિઓએ એમને ખૂબ આદર સત્કાર કર્યો. ત્યાર પછી મહાન અસ્ત્રોના જ્ઞાતા શ્રી રામચંદ્રજી એક એક કરીને બધા તપસ્વી મુનિઓના આશ્રમો પર ગયા. જેમને ત્યાં તેઓ પહેલાં રહી ચૂક્યા હતા એમની પાસે પણ એમની ભક્તિ જોઈને બીજી વાર ત્યાં જઈને રહ્યા. ક્યાંક 10 મહિના, ક્યાંક 1 વર્ષ, ક્યાંક 4 મહિના, ક્યાંક 5-6 મહિના, ક્યાંક એથી પણ વધારે સમય, અર્થાત 7 મહિના, ક્યાંક 8 મહિના, ક્યાંક 15 દિવસ, વધારે એટલે કે 8.5 મહિના, ક્યાંક 3 મહિના અને ક્યાંક 8 અને 3 એટલે કે 11 મહિના સુધી શ્રી રામચંદ્રજીએ સુખપૂર્વક નિવાસ કર્યો. આ રીતે મુનિઓના આશ્રમ પર રહેતા અને અનુકૂળતા મળતા આનંદનો અનુભવ કરતા રહીને એમના 10 વર્ષ પસાર થઈ ગયા. આ રીતે બધી બાજુ ઘૂમી ફરીને ધર્મના જ્ઞાતા ભગવાન શ્રીરામ સીતાની સાથે પાછા સુતીક્ષ્ણના આશ્રમ પર પાછા આવ્યા. શત્રુસુદન શ્રીરામ એ આશ્રમમાં આવીને ત્યાં રહેનારા મુનિઓ દ્વારા સારી પેઠે સન્માનિત થઈને ત્યાં પણ થોડા સમય સુધી રહ્યા. એ આશ્રમના નિવાસ દરમિયાન એક દિવસ શ્રીરામે મહામુનિ સુતીક્ષ્ણની પાસે બેસીને વિનિત ભાવે કહ્યું, ભગવાન, મેં દરરોજ વાતચીત કરનારા લોકોના મુખે સાંભળ્યું છે કે આ વનમાં ક્યાંક મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય નિવાસ કરે છે, પરંતુ આ વન વિશાળ હોવાથી હું એ સ્થાનને જાણતો નથી. એ બુદ્ધિમાન મહર્ષિનો સુંદર આશ્રમ ક્યાં છે? હું સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન અગસ્ત્યને પ્રસન્ન કરવા માટે એ મુનીશ્વરને પ્રણામ કરવાના ઉદ્દેશથી એમના આશ્રમ પર જાઉં. આ ઉત્તમ મનોરથ મારા મનમાં ચાલી રહ્યો છે. હું ઈચ્છું છું કે હું સ્વયં પણ મુનિવર અગસ્ત્યની સેવા કરું. ધર્માત્મા શ્રીરામનું આ વચન સાંભળીને સુતીક્ષ્ણ મુનિ ઘણા પ્રસન્ન થયા અને દશરથ નંદન શ્રીરામને આમ કહ્યું, રઘુનંદન, હું પણ લક્ષ્મણ સહિત આપને એ જ કહેવા ઈચ્છતો હતો કે આપ સીતાની સાથે મહર્ષિ અગસ્ત્યની પાસે જાઓ. સૌભાગ્યની વાત છે કે અત્યારે આપ સ્વયં જ મને ત્યાં જવા માટે પૂછી રહ્યા છો. શ્રીરામ, મહામુનિ અગસ્ત્ય જ્યાં રહે છે એ આશ્રમનું ઠેકાણું હું હમણાં આપને જણાવી દઉં છું. તાત, આ આશ્રમથી 4 યોજન દક્ષિણ તરફ ચાલ્યા જાઓ. ત્યાં આપને અગસ્ત્યના ભાઈનો બહુ મોટો અને સુંદર આશ્રમ મળશે. ત્યાંના વનની ભૂમિ મોટાભાગે સમતળ છે તથા પીપળ એક વનસ્પતિનું વન એ આશ્રમની શોભામાં વૃદ્ધિ કરે છે. ત્યાં ફૂલ અને ફળ વિપુલ માત્રામાં છે. વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી ગુંજતા એ રમણીય આશ્રમની પાસે જાત જાતના કમળોથી અને સ્વચ્છ જળથી ભરપૂર સરોવર છે. હંસ અને કારંડવ, સારસ વગેરે એમાં બધી બાજુ ફેલાયેલા છે તથા ચક્રવાક એમની શોભા વધારે છે. શ્રીરામ, એ રાત એ આશ્રમમાં રોકાઈને પ્રાતઃકાળ થતાં એ વન પ્રદેશના કિનારે દક્ષિણ દિશા તરફ જજો. આ રીતે આપ એક યોજન આગળ જશો ત્યાં અનેકાનેક વૃક્ષોથી સુશોભિત વનના રમણીય ભાગમાં અગસ્ત્ય મુનિનો આશ્રમ મળશે. ત્યાં વિદેહનંદની સીતા અને લક્ષ્મણ આપની સાથે આનંદપૂર્વક વિચરણ કરશે. કારણ કે અનેક વૃક્ષોથી શોભાયમાન એ વન પ્રદેશ અત્યંત રમણીય છે. મહામતી, જો તમે મહામુનિ અગસ્ત્યના દર્શનનો નિશ્ચય કરી લીધો હોય તો આજે જ ત્યાં જવા માટે પણ નિશ્ચય કરો, માટેનો પણ નિશ્ચય કરો. મુનિનું આ વચન સાંભળીને ભાઈ સહિત શ્રી રામચંદ્રજીએ એમને પ્રણામ કર્યા અને સીતા તથા લક્ષ્મણ સાથે અગસ્ત્યના આશ્રમ તરફ ચાલી નીકળી. રસ્તામાં આવતા ભાતભાતના વનો, મેઘમાળા જેવી પર્વતમાળાઓ, સરોવરો અને સરિતાઓને નિહાળતા તેઓ આગળ વધતા ગયા. આમ સુતીક્ષ્ણ ચીંધેલા માર્ગે સુખપૂર્વક ચાલતા ચાલતા શ્રી રામચંદ્રજીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક લક્ષ્મણને આ વાત કહી. સુમિત્રાનંદન, ખરેખર આ પુણ્ય કર્મનું અનુષ્ઠાન કરનારા મહાત્મા અગસ્ત્ય મુનિના ભાઈનો આશ્રમ દેખાઈ રહ્યો છે. સુતીક્ષ્ણજીએ જેવું કહ્યું હતું એ મુજબ આ વનના માર્ગમાં ફળો અને ફૂલોના ભારથી નમેલા હજારો પરિચિત વૃક્ષો શોભી રહ્યા છે. આ વનમાં પાકેલ પીપરી મૂળની આ ગંધ વાયુ દ્વારા પ્રેરાઈને ટીકાએ અહીં આવી છે, જેમાંથી કટુ રસનો ઉદય થઈ રહ્યો છે. જ્યાં ત્યાં લાકડાના ઢગલા દેખાય છે અને વેદુર્ય મણીના જેવા રંગના દર્ભ કપાયેલા દેખાય છે. આ જુઓ, જંગલની વચ્ચે આશ્રમમાં અગ્નિનો ધુમાડો ઊંચો ચડતો દેખાઈ રહ્યો છે, જેનો આગળનો ભાગ કાળા કાળા વાદળોના ઉપરના ભાગ જેવો દેખાય છે. અહીંના એકાંત અને પવિત્ર તીર્થોમાં સ્નાન કરીને આવેલા બ્રાહ્મણો પોતે જ વીણીને લાવેલા ફૂલોથી દેવતાઓને માટે ભેટ અર્પણ કરે છે. સૌમ્ય, મેં સુતીક્ષ્ણજીનું વચન જેવું સાંભળ્યું હતું એ મુજબ આ ખરેખર અગસ્ત્યજીના ભાઈનો આશ્રમ હશે. એમના જ ભાઈ પુણ્યકર્મી અગસ્ત્યજીએ સગળા લોકની હિતની કામનાથી મૃત્યુ સ્વરૂપ વાતાપી અને ઇલ્વનું વેગપૂર્વક દમન કરીને આ દક્ષિણ દિશાને શરણ લેવા યોગ્ય બનાવી દીધી છે. એક સમયની વાત છે, અહીં ક્રૂર સ્વભાવના વાતાપી અને ઇલ્લવ એ બંને ભાઈ એકસાથે રહેતા હતા. એ બંને મહાઅસુરો બ્રાહ્મણોની હત્યા કરનારા હતા. નિર્દય ઇલ્લવ બ્રાહ્મણનું રૂપ ધરીને સંસ્કૃત બોલતો બોલતો જતો હતો અને બ્રાહ્મણોને શ્રાદ્ધ માટે નિમંત્રણ આપતો હતો. પછી ઘેટાનું રૂપ ધારણ કરનારા પોતાના ભાઈ વાતાપીનો સંસ્કાર કરીને શાક રાંધીને શ્રાદ્ધકલ્પોક્ત વિધિથી બ્રાહ્મણોને ખવડાવી દેતો હતો. એ બ્રાહ્મણો જ્યારે ભોજન કરી લેતા ત્યારે ઇલ્લવ ઊંચા અવાજે બોલતો, વાતાપી બહાર નીકળ. ભાઈની વાત સાંભળીને વાતાપી ઘેટાની જેમ મેમે કરતો એ બ્રાહ્મણોનું પેટ ફાડીને બહાર નીકળી આવતો હતો. આ રીતે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા એ માંસભક્ષી બંને અસુરોએ રોજ થોડા થોડા કરીને હજારો બ્રાહ્મણોનો વિનાશ કરી નાખ્યો. તે સમયે દેવતાઓની પ્રાર્થનાથી મહર્ષિ અગસ્ત્ય શ્રાદ્ધમાં શાકરૂપધારી એ મહાન અસુરનું જાણી જોઈને ભક્ષણ કર્યું. ત્યાર પછી શ્રાદ્ધ કર્મ સંપન્ન થઈ ગયું. એમ કહીને બ્રાહ્મણોના હાથમાં પ્રક્ષાલનનું જળ આપીને ઇલ્લવે ભાઈને સંબોધિત કરીને કહ્યું, નીકળ. આ રીતે ભાઈને પોકારી રહેલા બ્રાહ્મણ ઘાતી અસુરને બુદ્ધિમાન મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીએ હસીને કહ્યું, જે જીવ શાકરૂપ ધારી તારા ભાઈને મેં ખાઈને પચાવી દીધો એ તો યમલોકમાં જઈ પહોંચ્યો છે, હવે એમાં બહાર નીકળવાની શક્તિ ક્યાં છે? ભાઈના મૃત્યુને સૂચિત કરનારા મુનિનું આ વચન સાંભળીને એ નિશાચરે ક્રોધપૂર્વક એમને મારી નાખવાનો પ્રયત્ન શરૂ કર્યો. એણે જેવું બ્રાહ્મણ શ્રેષ્ઠ અગસ્ત્યજી પર આક્રમણ કર્યું એ જ સમયે પ્રખર તેજ ધરાવતા એ મુનિએ પોતાની અગ્નિ જેવી દ્રષ્ટિથી એ રાક્ષસને બાળી નાખ્યો. આમ એનું મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણો પર કૃપા કરીને જેમણે આ દુષ્કર કર્મ કર્યું હતું એ જ મહર્ષિ અગસ્ત્યના ભાઈનો આશ્રમ છે, જે સરોવરોને વનોથી શોભી રહ્યો છે. શ્રી રામચંદ્રજી લક્ષ્મણની સાથે આમ વાતચીત કરી રહ્યા હતા ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા અને સંધ્યાનો સમય થયો. ત્યારે ભાઈ સહિત વિધિપૂર્વક સંધ્યોપાસના કરીને શ્રીરામે આશ્રમમાં પ્રવેશ કર્યો અને મહર્ષિના ચરણોમાં મસ્તક નમાવ્યું. મુનિએ એમનો યથાવત આદર સત્કાર કર્યો. સીતા અને લક્ષ્મણ સહિત શ્રીરામ ત્યાં ફળમૂળ ખાઈને એક રાત એ આશ્રમમાં રોકાયા. એ રાત્રિ પ્રસાદ થઈ અને જ્યારે સૂર્યોદય થયો ત્યારે શ્રી રામચંદ્રજીએ અગસ્ત્યના ભાઈની વિદાય માંગતા કહ્યું, ભગવાન, હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. અહીં રાત્રે બહુ સુખપૂર્વક રહ્યો છું. હવે આપના મોટા ભાઈ મુનિવર અગસ્ત્યના દર્શન કરવા માટે જઈશ. એના માટે આપની આજ્ઞા માગું છું. ત્યારે મહર્ષિએ કહ્યું, બહુ સારું, જાઓ. મહર્ષિની આજ્ઞા લઈને ભગવાન શ્રીરામ સુતીક્ષ્ણના જણાવેલા માર્ગે વનની શોભા નિહાળતા આગળ ચાલ્યા. શ્રીરામે ત્યાં રસ્તામાં નિવાર એટલે કે જલ, કદમ, ફણસ, સાલ, અશોક, તિનિસ, ચીરીબિલ્વ, મહુડો, બિલી, તિંદુક તથા બીજા પણ સેંકડો જંગલી વૃક્ષો જોયા. એ બધા ફૂલોથી ભરેલા અને ખીલેલી લતાઓથી વીંટળાયેલા હોવાથી ઘણા જ શોભી રહ્યા હતા. તેમાંના કેટલાક વૃક્ષોને હાથીઓએ પોતાની સૂંઢમાં તોડીને મસળી નાખ્યા હતા અને કેટલાક વૃક્ષો પર બેઠેલા વાંદરા એમની શોભા વધારી રહ્યા હતા. સેંકડો મત પક્ષીઓ એ વૃક્ષોની ડાળીઓ પર કલરવ કરી રહ્યા હતા. એ સમયે કમળનયન શ્રીરામે પોતાની પાછળ પાછળ આવી રહેલા શોભામાં વૃદ્ધિ કરનાર વીર લક્ષ્મણને, જે એમની નજીક જ હતા, આમ કહ્યું, અહીંના વૃક્ષોના પાંદડા જેવું સાંભળ્યું હતું એવા લીસા દેખાય છે તથા પશુ પક્ષીઓ ક્ષમાશીલ અને શાંત દેખાય છે. આથી એવું લાગે છે કે એ ભાવિતાત્મા શુદ્ધ અંતકરણના મહર્ષિ અગસ્ત્યનો આશ્રમ અહીંથી વધુ દૂર નથી, જે પોતાના કર્મથી જ સંસારમાં અગસ્ત્યના નામે પ્રખ્યાત છે. અંગ પર્વતમ સ્તંભયતિ ઇતિ અગસ્ત્ય, જે અંગ અર્થાત પર્વતને સ્તંભિત કરી દે છે તેને અગસ્ત્ય કહે છે. એમનો જ આશ્રમ દેખાય છે, જે થાક્યા પાક્યા પથિકોને થાકને દૂર કરનારા છે. આ આશ્રમના વન યજ્ઞ યાગ સંબંધી અધિક ધુમાડાથી વ્યાપ્ત છે. ચીર વસ્ત્રોની હારમાળા એની શોભા વધારે છે. અહીંના અરણાઓના ટોળા સદા શાંત રહે છે તથા આશ્રમમાં વિવિધ પ્રકારના પક્ષીઓનો કલરવ ગુંજતો રહે છે, જે પુણ્યકર્મા મહર્ષિ અગસ્ત્ય સમસ્ત લોકને હિતકામનાથી મૃત્યુ સ્વરૂપ રાક્ષસોનું વેગપૂર્વક દમન કરીને દક્ષિણ દિશાને શરણ લેવા યોગ્ય બનાવી દીધી તથા જેમના પ્રભાવથી રાક્ષસો આ દક્ષિણ દિશાને માત્ર દૂરથી ભયભીત થઈને જોયા કરે છે, આનો ઉપભોગ પણ કરી શકતા નથી એમનો આશ્રમ છે. પુણ્યકર્મા મહર્ષિ અગસ્ત્ય જ્યારથી આ દિશામાં પર્દાપણ કર્યું છે ત્યારથી અહીંના નિશાચરો વેર રહિત અને શાંત થઈ ગયા છે ભગવાન અગત્યના મહિમાથી. આશ્રમની આજુબાજુમાં નિર્વેરતા અને વગેરે ગુણોના સંપાદનમાં સમર્થ તથા ક્રૂર કર્મી રાક્ષસો માટે દુર્જય હોવાથી આ સંપૂર્ણ દિશા નામથી પણ ત્રણેય લોકમાં દક્ષિણા જ કહેવાય એ જ નામથી પ્રખ્યાત થઈ તથા આને અગસ્ત્યની દિશા પણ કહે છે. એકવાર પર્વત શ્રેષ્ઠ વિંધ્ય સૂર્યનો માર્ગ રોકવા માટે વધી રહ્યો હતો, પરંતુ મહર્ષિ અગસ્ત્યના કહેવાથી એ નમ્ર બની ગયો. ત્યારથી આજ સુધી સતત એમના આદેશનું પાલન કરતો, એ કદી વધતો નથી. તેઓ દીર્ઘાયુ મહાત્મા છે, એમનું કર્મ સમુદ્રનું પાન કરવું વગેરે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. એ જ અગસ્ત્યનો આ શોભાસ્પદ આશ્રમ છે જે વિનિત મૃગોથી સેવિત છે. આ મહાત્મા અગસ્ત્ય સંપૂર્ણ લોક દ્વારા પૂજિત તથા સદા સજ્જનના હિતમાં રત રહેનારા છે. પોતાની પાસે આવેલા આપણને તેઓ પોતાના આશીર્વાદથી કલ્યાણના ભાગી બનાવશે. સેવા કરવામાં સમર્થ સૌમ્ય લક્ષ્મણ, અહીં રહીને હું એ મહામુનિ અગસ્ત્યની આરાધના કરીશ અને વનવાસના બાકીના દિવસો અહીં રહીને વિતાવીશ. દેવતાઓ, ગંધર્વો, સિદ્ધો અને મહર્ષિઓ અહીં નિયમિત ભોજન કરીને હંમેશા અગસ્ત્ય મુનિની ઉપાસના કરે છે. આ એવા પ્રભાવશાળી મુનિ છે કે એમના આશ્રમમાં કોઈ અસત્ય બોલનાર, ક્રૂર, સઠ, નૃશંસ અથવા પાપાચારી મનુષ્ય જીવતો રહી શકતો નથી. અહીં ધર્મની આરાધના કરવા માટે દેવતાઓ, યક્ષ, નાગ અને પક્ષીઓ નિયમિત ભોજન અને નિવાસ કરે છે. આશ્રમમાં પોતાના શરીરનો ત્યાગ કરીને અનેકાનેક સિદ્ધ મહાત્મા, મહર્ષિ નૂતન શરીરો સાથે સૂર્ય દેવા તેજસ્વી વિમાનો દ્વારા સ્વર્ગલોકને પ્રાપ્ત. અહીં સત્કર્મ પરાયણ પ્રાણીઓ દ્વારા આરાધિત થયેલા દેવતાઓ એમને યક્ષત્વ, અમરત્વ તથા વિવિધ પ્રકારના રાજ્ય પ્રદાન કરે છે. સુમિત્રાનંદન, હવે આપણે આશ્રમ પર આવી પહોંચ્યા, તમે પ્રથમ પ્રવેશ કરો અને મહર્ષિઓને સીતા સાથે મારા આવ્યાની જાણ કરો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આશ્રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 11મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.